श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 8 मरुद्गणों की उत्पत्ति भिन्न भिन्न समुदाय ना राजाओं तथा 14 मनवंतरों वर्णन। भीष्मजीए पूछू, हे ब्रह्मन, दीतिना पुत्र मरुद्गणों की उत्पत्ति कई रीते थई? तेओ देवताओं ने प्रिय कई रीते थई गया? देवता तो दैत्योना शत्रु छे, पछी तेमनी साथे मरुद्गणों की मित्रता कई रीते संभव थई? पुलत्स्यजीए कह्यु, हे भीष्म, पहला देवासुर संग्राम में भगवान श्री विष्णु ने देवताओं द्वारा पोताना पुत्र पोत्रों ने मराई जवाथी दीति बहु दुखी थया। तेवो उदास थईने परम उत्तम पृथ्वीलोक में आव्या अने सरस्वतीना तट पर पुष्कर नामना शुभ अने महान तीर्थ में रहीने सूर्यनी आराधना करवा लाग्या। तेमणे कठोर तप कर्यु। दैत्य माता दीति ऋषिओना नियमोनुं पालन करता અને ફળાહાર કરતા રહીને ફળાહાર કરતા કરીને રહેતા હતા। તેઓ કૃચ્છ ચાંદ્રાયણ વગેરે કઠોર વ્રતોના પાલન દ્વારા તપસ્યા કરવા લાગ્યા। તેમણે જરા અને શોકથી વ્યાકુળ થઈને 100 વર્ષથી થોડા વધારે સમય સુધી તપ કર્યું। ત્યાર પછી વશિષ્ઠ વગેરે મહર્ષિઓને પૂછ્યું, હે મુનિવરો, શું કોઈ એવું પણ વ્રત છે જે મારા પુત્ર શોકને નષ્ટ કરનારું તથા લોક અને પરલોકમાં પણ સૌભાગ્યરૂપી ફળ પ્રદાન કરનારું હોય? જો હોય તો જણાવો। વશિષ્ઠ વગેરે મુનિઓએ જેઠ માસની પૂર્ણિમાનું વ્રત કહ્યું તથા દીતીએ પણ તે વ્રતનું સાંગોપાંગ વર્ણન સાંભળીને તેનું યથાવત અનુષ્ઠાન કર્યું। તે વ્રતના મહાત્મયથી પ્રભાવિત થઈને કશ્યપજી બહુ પ્રસન્નતાપૂર્વક દીતીના આશ્રમ પર ગયા। દીતીનું શરીર તપસ્યાથી કઠોર થઈ ગયું હતું, પરંતુ કશ્યપજીએ તેને પુનઃ રૂપ લાવણ્યથી યુક્ત કરી દીધું અને તેમને વરદાન માગવાનો અનુરોધ કર્યો। ત્યારે દીતીએ વરદાન માગતા કહ્યું, હે ભગવાન, હું ઇન્દ્રનો વધ કરવા માટે એક એવા પુત્રની યાચના કરું છું જે સમૃદ્ધશાળી, અત્યંત તેજસ્વી તથા સમસ્ત દેવતાઓનો સંહાર કરનારો હોય। કશ્યપે કહ્યું, હે શુભે, હું તમને ઇન્દ્રનો ઘાતક તથા બળવાન પુત્ર આપીશ। ત્યાર પછી કશ્યપે દીતીના ઉદરમાં ગર્ભ સ્થાપિત કર્યો અને કહ્યું, દેવી, તમારે 100 વર્ષ સુધી આ તપોવનમાં રહીને આ ગર્ભની રક્ષા માટે યત્ન કરવો જોઈએ। ગર્ભવતીએ સંધ્યા સમયે ભોજન ન કરવું તથા વૃક્ષના મૂળ પાસે ન તો કદી જવું જોઈએ કે ન ત્યાં રોકાવું જોઈએ। તેણે જળની અંદર ન જવું, સુના ઘરમાં પ્રવેશ ન કરવો, રાફડા પર ઊભા રહેવું નહીં, મનમાં કદી ઉદ્વેગ ન કરવો, સુના ઘરમાં બેસીને રાખથી કે નખથી જમીન પર રેખા ન કરવી। તેણે સદા આળસુ થઈને પડ્યા ન રહેવું કે ન વધારે પરિશ્રમ પણ કરવો। ભૂસું, કોલસા, રાખ, હાડકા અને ખપરેલા પર બેસવું નહીં, લોકો સાથે ક્લેશ કરવાનું છોડી દેવું, આળસથી શરીરને મરડવું ન જોઈએ, વાળ છૂટા રાખીને ઊભા રહેવું નહીં અને કદી અપવિત્ર ન રહેવું, ઉત્તર તરફ અથવા નીચે માથું કરીને કદી ન સૂવું, વસ્ત્રો કાઢીને ઉદ્વેગ સાથે અને પગ ધોયા વિના કદી શયન કરવું નહીં, અમંગળ વચન ન બોલવા, વધારે હાંસી મજાક પણ ન કરવા, ગુરુજનો સાથે સદા આદરપૂર્વક વર્તાવ કરવો, માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહેવું, સર્વોષધિઓથી યુક્ત જળથી સ્નાન કરવું, પોતાના રક્ષણની વ્યવસ્થા કરવી, ગુરુજનની સેવા કરવી અને વાણીથી સૌનો સત્કાર કરતા રહેવું, સ્વામીના પ્રિય અને હિતમાં તત્પર રહીને સદા પ્રસન્ન રહેવું, કોઈ પણ સંજોગોમાં પતિની નિંદા ન કરવી। આ પ્રમાણે કહીને કશ્યપજી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા। ત્યાર પછી પતિની વાતો સાંભળીને દીતી વિધિપૂર્વક તેનું પાલન કરવા લાગ્યા। તેના કારણે ઇન્દ્રને બહુ ચિંતા થઈ, તેઓ દેવલોક છોડીને દીતીની પાસે આવ્યા અને તેમની સેવાની ઈચ્છાથી ત્યાં રહેવા લાગ્યા। ઇન્દ્રનો ભાવ વિપરીત હતો, તેઓ દીતીનું છિદ્ર શોધી રહ્યા હતા। બહારથી તો તેમનું મુખ પ્રસન્ન હતું, પરંતુ અંદરથી તેઓ ભયના માર્યા બેચેન હતા। તેઓ ઉપરથી એવો ભાવ દેખાડતા હતા જાણે દીતીના કાર્ય અને અભિપ્રાયને જાણતા જ ન હોય, પરંતુ વાસ્તવમાં પોતાનું કાર્ય સાધવા માંગતા હતા। ત્યારબાદ જ્યારે 100 વર્ષ પૂરા થવામાં 3 દિવસ બાકી રહી ગયા ત્યારે દીતીને બહુ પ્રસન્નતા થઈ। તેઓ પોતાને કૃતાર્થ માનવા લાગ્યા તથા તેમનું હૃદય વિશ્વમય વિમુગ્ધ રહેવા લાગ્યું। તે દિવસે તેઓ પગ ધોવાનું ભૂલી ગયા અને માથાના વાળ ખુલ્લા રાખીને સૂઈ ગયા। એટલું જ નહીં, બહુ જ નિંદ્રા આવતી હોવાને કારણે દિવસે તેમનું માથું નીચું રહી ગયું। આ તક જોઈને સચિપતિ ઇન્દ્ર દીતીના ગર્ભમાં પ્રવેશ થઈ ગયા અને પોતાના વજ્ર દ્વારા તેમણે તે ગર્ભસ્થ બાળકના 7 ટુકડા કરી નાખ્યા। ત્યારે તે 7 ટુકડા સૂર્ય સમાન તેજસ્વી તથા 7 કુમારોના રૂપમાં પરિણત થઈ ગયા અને રડવા લાગ્યા। તે સમયે દાનવ શત્રુ ઇન્દ્રે તેમને રડવાની ના પાડી તથા ફરી તેમનામાંથી 1-1ના 7-7 ટુકડા કરી નાખ્યા। આ પ્રમાણે 49 કુમાર રૂપે થઈને તેઓ જોર જોરથી રડવા લાગ્યા। ત્યારે ઇન્દ્રે, માં રુદ્ધ્વમ, રડશો નહીં આમ કહીને તેમને વારંવાર રડવાથી રોક્યા અને મનમાં વિચાર્યું કે આ બાળક ધર્મ અને બ્રહ્માજીના પ્રભાવથી ફરી જીવતા થઈ ગયા છે, આ પુણ્યના યોગથી જ આમને જીવન મળ્યું છે। એવું જાણીને તેઓ એવા નિશ્ચય પર પહોંચ્યા કે આ પૂર્ણિમાના વ્રતનું ફળ છે। નિશ્ચય જ આ વ્રતનું અથવા બ્રહ્માજીની પૂજાનું આ પરિણામ છે કે વજ્રથી ટુકડા કરવા છતાં પણ આમનો વિનાશ ન થયો, આ એકમાંથી અનેક થઈ ગયા, તેમ છતાં ઉદરની રક્ષા થઈ રહી છે, એમાં સંદેહ નથી કે આ બાળક અવધ્ય છે। તેથી આ બાળકો દેવતા થઈ જાય, જ્યારે રડી રહ્યા હતા તે સમયે મેં આ ગર્ભના બાળકોને માં રુદ કહીને છાના રાખ્યા હતા, તેથી આ બધા મરુત નામે પ્રસિદ્ધ થઈને કલ્યાણના અધિકારી બને। આવો વિચાર કરીને ઇન્દ્રે દીતીને કહ્યું, માં મારો અપરાધ ક્ષમા કરો, મેં અર્થશાસ્ત્રનો આશ્રય લઈને આ દુષ્કર્મ કર્યું છે। આ પ્રમાણે વારંવાર કહીને તેમણે દીતીને પ્રસન્ન કર્યા અને મરુદ ગણોને દેવતાઓ સમાન બનાવી દીધા। ત્યાર પછી દેવરાજે પુત્રો સહિત દીતીને વિમાનમાં બેસાડ્યા અને તેમને સાથે લઈને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા। મરુદગણ યજ્ઞ ભાગના અધિકારી થયા। તેમણે અસુરો સાથે મેળ ન કર્યો, તેથી તેઓ દેવતાઓના પ્રિય થયા। ભીષ્મજીએ કહ્યું, હે બ્રહ્મન, તમે આદિ સર્ગ અને પ્રતિસર્ગનું વિસ્તારથી વર્ણન કર્યું, હવે જેમના જે સ્વામી હોય તેમનું વર્ણન કરો। પુલત્સ્યજી બોલ્યા, હે રાજન, જ્યારે પૃથ્વીના સંપૂર્ણ રાજ્ય પર અભિષિક્ત થઈને સર્વના રાજા થયા, તે સમયે બ્રહ્માજીએ ચંદ્રમાને અન્ન, બ્રાહ્મણ, વ્રત અને તપસ્યાના અધિપતિ બનાવ્યા। હિરણ્ય ગર્ભને નક્ષત્ર, તારા, પક્ષી, ઝાડી અને લતા વગેરેના સ્વામી બનાવ્યા। વરુણને જળના, કુબેરને ધનના, વિષ્ણુને આદિત્યોના અને અગ્નિને વસુઓના અધિપતિ બનાવ્યા। દક્ષને પ્રજાપતિઓના, ઇન્દ્રને દેવતાઓના, પ્રહલાદને દૈત્યો અને દાનવોના, યમરાજને પિત્રોના, શૂલપાણી ભગવાન શંકરને પિશાચ, રાક્ષસ, પશુ, ભૂત, યક્ષ અને વેતાળ રાજોના, હિમાલયને પર્વતોના, સમુદ્રને નદીઓના, ચિત્રરથને ગંધર્વો, વિદ્યાધર અને કિન્નરોના, ભયંકર પરાક્રમી વાસુકીને નાગોના, તક્ષકને સર્પોના, ગજરાજ ઐરાવતને દિગ્ગજોના, ગરુડને પક્ષીઓના, ઉચ્ચ શ્રવાને ઘોડાઓના, સિંહને મૃગોના, સાંઢને ગાયોના તથા પ્લક્ષ એટલે પાકળને સંપૂર્ણ વનસ્પતિઓના અધીશ્વર બનાવ્યા। આ પ્રમાણે પૂર્વકાળમાં બ્રહ્માજી આ બધા અધિપતિઓને જુદા જુદા વર્ગના રાજપદ પર અભિષિક્ત કર્યા હતા। હે કૌરવ નંદન, પહેલા સ્વયંભૂ મન્વંતરમાં યામ્ય નામના પ્રસિદ્ધ દેવતા હતા, મરીચી વગેરે મુનિ જ સપ્તઋષિ માનવામાં આવતા હતા। અગ્નિર્ધ, અગ્નિબાહુ, વિધુ, સવન, જ્યોતિષમાન, ધૃતિમાન, હવ્ય, મેઘા, મેઘાતિથિ અને વસુ, આ 10 સ્વયંભૂ મનુના પુત્ર થયા, જેમણે પોતાના વંશનો વિસ્તાર કર્યો એવો પ્રતિસર્ગની સૃષ્ટિ કરીને પરમપદને પ્રાપ્ત થયા। આ સ્વયંભૂ મન્વંતરનું વર્ણન થયું। ત્યાર પછી સ્વારોચિષ મન્વંતર આવ્યું. સ્વારોચિષ મનુના ચાર પુત્ર થયા. જે દેવતાઓ જેવા તેજસ્વી હતા તેમના નામ છે નભ, નભસ્ય, પ્રસૂતિ અને ભાવન. આ ચારમાંથી ભાવન પોતાની કીર્તિનો વિસ્તાર કરનારો હતો. દત્તાત્રેય, અત્રિ, ચ્યવન, સ્તંભ, પ્રાણ, કશ્યપ તથા બૃહસ્પતિ આ સાત સપ્તઋષિ થયા. તે સમયે તૃષિત નામના દેવતા હતા. હવિન્દ્ર, સુકૃતિ, મૂર્તિ, આપ અને જ્યોતિરથ આ વશિષ્ઠના પાંચ પુત્રો જ સ્વારોચિષ મન્વંતરમાં પ્રજાપતિ હતા. આ બીજા મન્વંતરનું વર્ણન થયું. આ પછી ઔતમ મન્વંતરનું વર્ણન કરીશ. ત્રીજા મનુનું નામ હતું ઔતમી. તેમના દસ પુત્ર હતા, જેમના નામ ઈશ, ઉર્જ, તનુજ, સુચિ, શુક્ર, મધુ, માધવ, નભસ્ય, નભ તથા સહ. આ બધામાં સહ સૌથી નાનો હતો. આ બધા જ ઉદાર અને યશસ્વી હતા. તે સમયે ભાનુ નામના દેવતા અને ઉર્જ નામના સપ્તઋષિ હતા. કોકી, ભિંડી, કુતુંડ, દાલભ્ય, શંખ, પ્રવાહિત, મિત અને સંમિત આ સાત યોગવર્ધન ઋષિ હતા. ચોથું મન્વંતર તામસ નામે પ્રસિદ્ધ છે. તેમાં કવિ, પૃથુ, અગ્નિ, અકપી, કપી, જન્ય તથા ધામા આ સાત મુનિજ સપ્તઋષિ હતા. સાધ્યગણ દેવતા હતા. અકલમસ, તપોધનવા, તપોમૂલ, તપોધન, તપોરાશિ, તપસ્ય, સુતપસ્ય, પરંતપ, તપોભાગી અને તપોયોગી આ દસ તામસ મનુના પુત્ર હતા, જેઓ ધર્મ અને સદાચારમાં તત્પર તથા પોતાના વંશનો વિસ્તાર કરનારા હતા. હવે પાંચમા રૈવત મન્વંતરનો વૃતાંત સાંભળો. દેવબાહુ, સુબાહુ, પર્જન્ય, સોમપ, મુનિ, હિરણ્ય રોમા તથા સપ્તાશ્વ આ સાત રૈવત મન્વંતરના સપ્તઋષિ માનવામાં આવ્યા છે. ભૂતરજા તથા પ્રકૃતિ નામના દેવતા હતા તથા વરુણ, તત્વદર્શી, ચિત્તિમાન, હવ્ય, કવિ, મુક્ત, નિરુત્સુક, સત્વ, વિમોહ અને પ્રકાશક આ દસ રૈવતના પુત્ર થયા, જેઓ ધર્મ, પરાક્રમ અને બળ સંપન્ન હતા. ત્યાર પછી ચાક્ષુષ મન્વંતરમાં ભૃગુ, સુધામા, વિરજ, વિષ્ણુ, નારદ, વિવસ્વાન અને અભિમાની આ સાત સપ્તઋષિ થયા. તે સમયે લેખ નામે પ્રસિદ્ધ દેવતા હતા. એ સિવાય ઋભુ, પૃથક્ભૂત, વારિમુલ અને દિવોકા નામના દેવતા પણ હતા. આ પ્રમાણે ચાક્ષુષ મન્વંતરમાં દેવતાઓની પાંચ યોનિઓ હતી. ચાક્ષુષ મનુને દસ પુત્ર થયા, જેઓ રૂરુ વગેરે નામે પ્રસિદ્ધ હતા. હવે સાતવા મન્વંતરનું વર્ણન કરીશ, જેને વ્યવસ્થ મન્વંતર કહે છે. આ સમય એટલે કે વ્યવસ્થ મન્વંતર જ ચાલી રહ્યું છે. આમાં અત્રિ, વશિષ્ઠ, કશ્યપ, ગૌતમ, યોગી, ભરદ્વાજ, વિશ્વામિત્ર અને જમદગ્નિ આ સાત સપ્તઋષિ છે. એઓ ધર્મની વ્યવસ્થા કરીને પરમપદને પ્રાપ્ત થાય છે. હવે ભવિષ્યમાં થનારા સાવર્ણ્ય મન્વંતરનું વર્ણન કરવામાં આવે છે. તે સમયે અશ્વસ્થામાં ઋષ્ય શૃંગ, કૌશિક્ય, ગાલવ, સતાનંદ, કાશ્યપ તથા પરશુરામ આ સપ્તઋષિ થશે. ધૃતે, વરિયાન, યવસુ, સુવર્ણ, દૃષ્ટિ, ચરિષ્ણુ, આદ્ય, સુમતિ, વસુ અને પરાક્રમી શુક્ર આ ભવિષ્યમાં થનારા સાવરણી મનુના પુત્રો હશે. આ સિવાય રૌચ્ય વગેરે બીજા બીજા મનુઓના પણ નામ આવે છે. પ્રજાપતિ રૂચિના પુત્રનું નામ રૌચ્ય હશે. એ જ પ્રમાણે ભૂતિના પુત્ર ભૌત્ય નામના મનુ કહેવાશે. ત્યાર પછી મેરુ સાવરણી નામના મનુનો અધિકાર થશે. તેઓ બ્રહ્માના પુત્ર મનાય છે. મેરુ સાવરણી પછી ક્રમશઃ ઋભુ, વિતધામા અને વિશ્વકસેન નામના મનુ થશે. રાજન, આ પ્રમાણે મેં તમને ભૂત અને ભવિષ્યના મનુઓનો પરિચય આપ્યો. આ 14 મનુઓનો અધિકાર 1000 ચતુર્યુગ સુધી રહે છે. પોતપોતાના મન્વંતરમાં સંપૂર્ણ ચરાચર જગતને ઉત્પન્ન કરીને કલ્પનો સંહાર થયા પછી આ બધા બ્રહ્માજીની સાથે મુક્ત થઈ જાય છે. मनु दरेक 1000 चतुर्युग पछी नष्ट थता रहे छे तथा ब्रह्मा वगैरह विष्णुनु सायुज्य प्राप्त करे छे। अध्याय 8 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।